મૂળ આત્મા મૂળ આત્મા અસર છે, સ્થિરપ છે, આ સ્થિર છે. શું છે? બેઠું થોડું હે ભગવાન એને વ્યવહાર આત્મા કહ્યો, નિશ્ચય આત્મા કહ્યો, સચર કહ્યો, અચર કહ્યો. આને વાળી પાવર આત્મા લોકો સમજણ પડતી અત્યારે પાવર આત્મા બેટી જોઈ આવે તો એટલે સમજણ પણ જાય. ફોન કરવો છે ને બધું કેટલા અવતાર કરવા તારે? એક બે અવતાર નું નિયોજન લાવો ને. કયા અવતાર? આ સજ્જન રોજન બંધ થઈ ગયું. આજ્ઞા પાલન કોઈ શરૂઆત બરોબર હાઈ કરો રિલેટિવ રિયલ જોવાનું શું હશે? હા એક કલાક છે ને પૂર્યા સાફ સુથરા માહિત થઈ જાય. પૂરું સાફ થઈ ગયું સુથરા માહિત એક કલાક છે. સચર ને અસર કરવા જાય છે તો એ બેઝમેન્ટ જ ખોટું છે ને? અવૈજ્ઞાનિક છે ને? જાણતા નથી કે આ સચર છે. એ દર છે, આ જ આત્મા છે. એટલે એને સ્થિર કરવા જાય છે. શું સ્થિર કરવા માટે કાયમ કરવા છે? પણ સ્થિર થાય નઈ ને મન માં કચરા કયા કરે તમારે? સુષુમ્ના ની જાગૃતિ દ્વારા એટલે કુંડલી ની જાગૃતિ દ્વારા આત્મા પ્રાપ્ત કરવામાં આવે એ બાબત માં આપ શું કહેવા માંગો છો? જાગૃતિ આત્મજ્ઞાન સિવાય આત્મા કોઈ દરે પ્રાપ્ત થાય નહીં. બીજો કોઈ રસ્તો નથી જેનાથી આત્મા પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન સિવાય આત્મા કોઈ દરે પ્રાપ્ત થાય નહીં. એ બધી યથાગ્રહ બધા બહુ જાતના હોય. કુંડલી જાગૃતિ લીધી એનાથી ચમત્કારો થયા કરે. મગજમાં ચમત્કાર થયા, અંદર લાઈટ થાય, બધું આમ તેમ દેખાય. એટલે શીર્ષા રહે દરમાં શીરે ને પછી આત્મજ્ઞાન સિવાય સિવાય મુક્ત ના થાય. કુંડલી આત્મા લેવા દેવા શું? કુંડલી એ પુષ્કળ છે અને આત્મા શું લેવા દેવા? નહી ભાઈ, નહી પિત્ર, નહી કુટુંબી કે લેવા દેવા? આ તો લોક લાલતું લોકો છોકી દેવા છે. લોકો ચલો કરતો હોય ત્યારે આપડે ના કહેવાય નહીં. એની મરતી ની વાત છે ને? એને કઈ આપડે ઉપરી ઓછા છીએ કોઈ ના ઉપરી નહીં આપડે ઉપરી નહીં કોઈ ના. હું તો આપડે ના હાથ નીચે ના તારે પોસ્ટા હેરે ના હેરે આપણું પ્રીતિ તો જવાબ રહે ચાલે તારે સાહેબ ને ચાલે. આ આચાર્ય નહીં કઈ ગમે તો આ શિષ્ય તારે સીધા ચાલે. નિચાલે નહીં સીધા સાહેબ નહીં. ગુરુ થવાનું બહુ મજા આવે. કુંડલી મિલની કે શું કામ? કઈ બધા લોકો કરતા હોય ત્યારે માટે વધુ નહીં ઉઠાવવું આપડે ને. આત્મજ્ઞાન છે, આત્મા પ્રાપ્ત થાય ને એવું તમને લાગે છે? એવું વાત બરાબર છે. હે એ વાત બરાબર છે. બધા લોકો દરેક ધર્મ વાળા શું કે અમારો ધર્મ મુક્ત છે. કોઈ એમ કે મારા ધર્મ થી મુક્ત નથી એવું? ક્રિશ્ચિયન વાળા એમ કે, મુસ્લિમ હોય કે, બધા કે અમારો ધર્મ સૌથી ઊંચા ઊંચો કે એ ફક્ત નીચા નીચે કોણ કહી શકે કે જેને નિષ્ણાત નો વાત કર્યો તે કહે છે અમારો નીચો તમારો ઊંચો. કારણ બાળકો હંમેશા નીચા મોટો કે મોટી ઉંમરના માણસ વિચારે મોટા પોતાની જાતને નાનો કહીને પેલા હું મોટો કરે બરોબર ને, એને સંતોષ છે પોતાને. ત્યારે મને બધા સંતોષ એવું કહું ને હું બહુ નાયક નાના લઘુત કહું છું ને મારી જાતને, અને બીજાને ગુણકમ થયેલા છે લઘુત્તમ થાય બિચારા. ગુણકમ થયા જે ફર્યા ની કે બે તગ ના ચાર સત થાય પૂતળું એક વધારે આ ન્યાય હું જાતે જોઈ ને આવ્યો છું, હજી જાતે થઈ રહ્યો છે ન્યાય એમને ખબર નથી પૂતળા છે બે પગ છે ત્યાં ચાર પૂતળું વધારે એમને ખબર નથી શું ન્યાય થવાનો. અત્યારે મસ્તી અમારે છે એમાંથી આપડે ના કહેવાય એ શું કહે છે પછી તેવું રિવાય છે આત્મજ્ઞાન મેળવવાનો શું ઉપાય? આત્મજ્ઞાન ની પાસે તો આત્મજ્ઞાન ની પાસે આત્મજ્ઞાની હોય તો આપણને ભે વિજ્ઞાન પાડેલા આત્મા અને આ વિનાશી અવિનાશી બે પાસ પાડી તો કરી આવે. રિટાયર થઈ ગયા છે? જ્ઞાની ઉપર એ પરમાત્મા ભાવ પ્રાગટ થાય. શું થયું મારી પર જબરજસ્ત થાય એટલે મને જોવા આ વાપસ થઈ ગયા હોય. અરે અમે એવું આશીર્વાદ આપી અમારી ઈચ્છા એ કે કેમ કરીને અમનું કઈ ભલા માણસ સારા ભયા માણસ એવું બધા થયો અને પણ હવે બહુ થઈ ગયું ચોક્કસ થઈ સાત મળશે દાદા પછી વખતે શું કરું એટલે એનું કામ થયું એવો શબ્દો સુખી ના થાય. આટલો વહીવટો બહુ કરેલો ને કાર્ય વ્યવહાર માંથી વ્યવહાર કાર્ય કરેલો ને નિશ્ચય પીઠ થતા વાર લાગે એવું સાધુ કેટલા વર્ષ થી ભેગા રહેલા બધા ભાઈઓ દસ વર્ષ પછી સુધી પડ્યા છીએ પંદર વર્ષ મહેનત ખુબ કરવાથી જીવી હલવાર ઉછાડી તમારે ચોરીઓ કરો તો પણ હે તો આપડે ઘેર રહેશે કે બરકત કેટલી રહેશે ઉછાડીતાથી બીજી બરકત નહી બરકત તો સમજે બરકત ના જો પુણે રહેલા તેથી આપડે શરૂ દેખા ના થયા દાદા જે દાદા ને પણ દરેક ચીજ મળે એવું છે પણ એનું પુણે તો આવી જોઈએ ને ભેગા થવા મુશ્કેલ છે ને કરવાનું કોને જે હજાર હતું એવું કશું બધું એવું ઉપાય એવું તે બધા શોખ હોય તે બધા ક્રિયા કોણ કરે શું કરે જપ્પાસ કરે છે ને ભગવાને બીજા લોકો ના પાડી એને સંસાર થી સાચા હોય કંટાળ્યા હોય એટલા માટે આ નથી ઘડી સમજ છોકરા બધા કામે લાગી ગયા છે. એક એ છે સૌથી મોટા જય વિચારક બહુ થોડા છે પછી દેખાડી તમે બહુ પૂછાય કે આટલા વહેલું વહેલું તમે આટલું વિજ્ઞાન સાથે ઘણું વહેલું હજુ કે લોકો સાંભળશે તમે હું તો દરેક ને ના ગમે એટલું દેવ લોકો કેજી ગમતી મંદિર પણ ભોર રહે ને કામ શું ખીચડી નીકળવાની નથી ચા બનાવવાની કે નહીં કોઈ પૂછાય એટલે નથી કોઈ ઉરા નીકળવાની એટલે તમને બે ત્રણ કલાક બહુ કામ થઈ જાય. એક માગણી છે મારી લક્ષ્મી એકલી નઈ પરમ તત્વ ની પ્રાપ્તિ બે ઇન્દ્રિય અને મન ના કાર્ય થી થાય તો આપે ના પાડી અને કહ્યું કે બુદ્ધિ અને ચિત્ત થી થાય. ચિત્ત અને બુદ્ધિ કામ કરે છે તો કે જડ ના કહેવાય બુદ્ધિ બુદ્ધિ અને ચિત્ત જડ ના કહેવાય જડ જડ ના ચિત્ત ચિત્તની બુદ્ધિ ને ચિત્ત એ જડ બિલકુલ નથી એ પાવર ચેતન છે પાવર ચેતન છે શું છે એટલે પાવર ચેતન હોય ચેતન જેવું કામ કરે અને ચેતન હોય નહી જે બેટરી પાવર હોય છે ને તો નહી ગાલીએ પાવર લાઈટ થાય આપડે બાઈએ ક્યાં સુધી પાવર હોય તો પાવર ખલાસ થાય એટલે પછી ના થાય આ પાવર ભરેલો આત્મા છે પાવર ભરેલો આત્મા જે કામ કરી રહ્યો છે મિકેનિકલ આત્મા એ પાવર ભરેલો આત્મા છે જ્યાં બુદ્ધિ ચીત બધું છે એ પાવર ભરેલો આત્મા છે એટલે આ લાઈટ થાય એનું જય જય બહુ આ પાવર ખલાસી જે પડી જશે કામ ના કરે એ મન બુદ્ધિ ફરી પાવર પાસે બીજો ભરેલો બે ત્રી બસ ચાલુ અને આત્મા તો તે જ રહે છે એની હાજરીમાં પાવર ભરાય છે આ શું થાય છે એની હાજરી જ ખાલી પાવર ભરણ કે મુખ્યમંત્રી બસરી કશું બી હાજરીથી જ પાવર ભરે આ આત્મા જેને ગણીએ છીએ ને તે આત્મા જ નથી કરવા માંગે છે ને સ્થિર કરવા માટે ક્રોધ માન માયેલો કાઢવા માટે માગે એ આત્મા જ નહીં આ તો પાવર આત્મા શું છે આટલું કે આવી જો સમજાઈ હતું કે આ તો સમજી આ જ આત્મા નો અને પોસ્ટો કરવાનો આ થતું હોય છે આ તો પોસ્ટો વધારે સ્વભાવનું ચંચળ તમે કોઈ કશું લાગે છે કે આ પાવે આત્મા હશે એવું લાગે છે ખરું કે નથી આવતું અને બેહે એવું આ તીર્થંકર ભગવાન શું પાડ્યું છે લોકો બેહે એવું સત્રાચર શબ્દ હોબેલો સત્રાચર હે કે હોબેલો એ અસર એટલે આ પાવર આત્મા અને અસર એટલે મૂળ આત્મા મૂળ આત્મા અસર જ છે સ્થિર જ છે આ સ્થિર છે શું છે બેઠું થયું હોય હે ભગવાને એને વ્યવહાર આત્મા કયો નિશ્ચય આત્મા કયો અસર કયો અસર કયો આ મેં મારી પાવર આત્મા થાય લોકો સમજ નહીં પડતી આ સત્ય રક્ષ પાવર આત્મા તો પેલી બેટી જોઈ લીધા હતો એટલે સમજે પણ જાય ફોન પડ્યો હતો ને બધું કેટલા અવતાર કરવા તારે એક બે અવતાર નિવેડો લાવો છો ને કયા અવતાર આ તો ત્યાં તો ત્યાં બંધ થયું નહીં જાણતા નથી આ સતર છે એ દર છે આ જ આત્મા છે એને સ્થિર કરવા જાય છે શું અને સ્થિર કરવા માટે કાયમ કરવા જાય સ્થિર થાય ને મન મકતા હશે કરે કુંડલીની જાગૃતિ દ્વારા આત્મા પ્રાપ્ત કરવામાં આવે એ બાબત માં આપ શું કહેવા માંગો છો? જાગૃતિ આત્મજ્ઞાન સિવાય આત્મા કોઈ દરે પ્રાપ્ત થાય નહીં. બીજો કોઈ રસ્તો નથી જેનાથી આત્મા પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન સિવાય આત્મા કુદરત પ્રાપ્ત થાય નહીં. એ બધું અઠાગ્રસ બધા બહુ જાતના કુંડલી જાગૃતિ લીધી એનાથી ચમત્કારો થયા કરે. મગજમાં ચમત્કાર થયા, અંદર લાઈટ થાય, બધું આમ થયું દેખાય. એટલે ચીરતા આવે જ રસમાં ચીરે. પણ આત્મજ્ઞાન સિવાય છે મોક્ષ ના થાય. કુંડલી એટલે આત્મા લેવા દે શું? કુંડલી એ પુષ્કળ છે અને આત્મા શું લેવા દે? નહી ભાઈ, નહી પિત્ર, નહી કુટુંબી કશું લેવા દેવા નહીં. તો લોક લાલથી લોકો ઠોકી દે એ લોકો. કરતો હોય ત્યારે આપડે ના કહેવાય નઈ, એની સ્મૃતિ ની વાત છે. એને કઈ આપડે ઉપરી વસે છે કોઈ ના ઉપરી નઈ, આપડે ઉપરી નહી કોઈ ના ઉડતા આપડે ના હાથ નીચે ના તારે પોસ્ટા હેરે ના હેરે આપડે ઉપરી થઈએ તો એવા આપડે ચાલે ચાલે ના ચાલે. આચાર્ય નહીં કઈ ગમે તો આ શિષ્ય તાર સીધે ચાલે નહી ચાલે નહીં સીધા એવડે ગુરુ થવાનું બહુ મજા આવે. કુંડલી બુંડલી કે શું કામ એ બધા લોકો કરતા હોય ત્યારે માટે વધુ નહીં ઉઠાવું આપણે સમજો ને. પણ આત્મજ્ઞાન છે આત્મસાત્ એવું તમને લાગે છે એવું વાત બરાબર હે એ વાત બરાબર છે. બધા લોકો દરેક ધર્મ શું કે અમારા ધર્મથી મોક્ષ છે ત્યારે જ એ વાત શું કોઈ એમ કે મારા ધર્મથી મોક્ષ નથી એવું ક્રિશ્ચિયન વાળા એમ કે મુસ્લિમ હોય કે બધા કે છે અમારો ધર્મ સૌથી ઊંચા ઊંચો કે એક ફક્ત નીચા નીચે ભાઈ કોણ કહી શકે એને નીચા નું વાત કર્યો તે કહ્યું કે અમારો નીચો જ પણ તમારું છે. કારણ બાળકો હંમેશા નીચા મોટો કે મોટી ઉંમરના માણસ નીચા મોટા પોતાની જાતને નાનો કહીને પેલા મોટો કરે બરોબર ને એને સંતોષ છે પોતાને. તથા મને બધી જાતનો સંતોષ એટલે હું કહું ને ભાઈ હું બહુ દવાઉં કે નાના લખું તો કહું છું મારી જાતનું અને બીજાને ગુરુતમ થયેલા છે લઘુત્તમ થાય બિચારા ગુરુતમ થયા જે ફર્યા નઈ એ બે તમને ચાર તક થાય પૂછડું એક વધારે આ ન્યાય હું જાતે જોઈને આવ્યો છું હજુ જાતે થઈ રહ્યો છે ન્યાય એમને ખબર નથી પૂછડો છે બે પગ છે ને તેના ચાર પછી પૂછડું વધારે એમને ખબર નથી શું ન્યાય થવાનો અત્યારે મસ્તી હમાલે છે એમાંથી આપડે ના કહેવાય એ શું કે છે પરચે તે ઉદી વાત છે કે પરચે તા જોઈ લીધું કે અત્યારે રસમાં રાજે ને તમે કેમ લાગે આત્મજ્ઞાન મેળવવાનો કયો ઉપાય? આત્મજ્ઞાન ની પાસે જવાથી આત્મજ્ઞાન ની હોય આપણને ભેદ વિજ્ઞાન પાડેલા આત્મ અને આ વિનાશી અવિનાશ બે પાસ પાડી તો કરી આપે પરમાત્મા ભાવ પ્રાગટ થાય શું થયું મારી પર જબરજસ્ત ભાવ એટલે જોવા હાલ પાપક છે અને અમે એવું આશીર્વાદ આપી અમારી ઈચ્છા એવી કે કેમ કરીને અમનું ભલા માણસ સારા સારા માણસ એ બધો થયો અને પણ હવે બહુ થઈ ગયું ચોક્કસ થઈ ગયું સાત મળશે દાદા ચતી વખતે શું એટલે કામ થઈ ગયું શબ્દ થી ના જ થાય એટલો વહીવટો બહુ કરેલો ને કાર્ય વ્યવહાર માંથી વ્યવહાર કાર્યમાં પડેલો ને નિશ્ચય ફીટ થતા વાર લાગે એવું સાધ્યું બધા કેટલા વર્ષથી ભેગા રહેલા બધા ભાઈઓ મહેનત ખુબ કરવાથી બીજી મળવા ઉકેડી તું ચોરીઓ કરો તો પણ હે રહેશે તો આપડે ઘેર રહેશે કેટલું બરકત કેટલી રહેશે સિત્યાજી તા જેટલી બીજી બરકત નહીં બરકત તો સમજ્યા બરકત બરકત ના સાચું વિશે બરકત આપશે એટલે શાંતિ આપશે આનંદ આપશે દાદા પણ દરેક ચીજ મળે છે પણ પુણે પણ ભેગા થવા મુશ્કેલ છે ને આખા ક્યાંથી ભેગા થયું તને તો મિત્ર કઈ ખબર આપી એટલે વિચાર શોખ હોય તે બધા ક્રિયા કોણ કરે શું કરે જપ તપ અપવાસ કરે છે ને દેવગતિ બધું કઈ હારી શક્તિ સુખ ભગવાન ભગવાને બીજા લોકો ના પડે સંસાર થી કાચા હોય કંટાળ હોય એટલે માટે આ નથી કરી સમજ છોકરા બધા કાબે લાગી ગયા છે એક એ છે મોટા શાસ્ત્રો કે સંતો જુદી જુદી રીતે સમજાવે છે પણ ઘરે ઉતરશું નથી કેવું તો ઘરે ઉતરવું જોઈએ ઘરે તો સત્ય શું છે એ પામ્યા પછી જીવની શું ગતિ થતી તમે અત્યારે સમજાયેલા હતા કેવું કેવું સમજાયેલા સત્યની બાબતમાં એક વાત થોડું સત્ય આવું છે તેવું છે સમજાય આ સત્ય જુદી જુદી વ્યાખ્યા કે છે કોઈ નકારાત્મક કે કોઈ દાન કરો જપ કરો તપ કરો એવું કે દાન કરો જપ કરો તપ કરો ના સત્ય ને સત્ય નથી એવું જુદી જુદી રીતે એની વ્યાખ્યા કરે છે જપ કરો તપ કરો દાન કરો તો કોઈ બીજું નકારાત્મક બતાવે કે આ ના કરો તે ના કરો તો કે એમાં સાચું કયું એમ કે આ તેનાથી પરમ સત્ય મળે એ બધું જે જપ તપ બધું છે એ સત્ય કહેવાય સત્ય અને સત્ય એ વિના છે તમારે પરમ સત્ય માનતા હોય તે તમે ના માનતા હોય એ માનતા હોય પેલા ભાઈ ના માનતા હોય તમે તમે સત્ય કહેતા હોય પેલા કે ના એ વાત મને ગયું થતી એટલે સત્ય વ્યવહારિક હોય કેવું હોય વ્યવહારિક આપણા દેશમાં દાણ ચાલ તો બીજા દેશ પર ના ચલાવે આપણે આપણે અત્યારે તમારી ખાઈ પીલી મૂકે આવી જ નહીં તે ગમે એટલા ભૂખ્યા થાય અડીએ નહીં આવે જ નહીં કેમ નામ છે અને જીરા ભાઈ મૂકે તો આપણે ખાઈએ કારણ કે આમિષ મુસલમાનો કે સત્ય છે આપણે કઈ ગયા સત્ય એટલે બધું સત્ય સત્ય બધું વ્યવહાર પૂરતું છે આ અને સત એ અવિનાશ કા બધા માટે શું એ અવિનાશી એ આત્મા ને સન્મુખતા સમજાય છે એથી આધાર વધારે પરમ સત્ય મેળવવા માટે માણસે શું પુરુષાર્થ કરવો? પરમ સત્ય મેળવવા માટે માણસે શું પુરુષાર્થ કરવો? પરમ સત્ય મેળવવા માટે જેને સત કહીએ, જેને આપણે સત કહીએ છીએ, હા સત અવિનાશી. જે જગત સત્ય લાગે છે એ સત્ય તમને વિપરીત લાગશે ત્યારે તમે સત તરફ જશો. આ સત્ય છે તમને વિપરીત લાગે ત્યારે તમે સત તરફ જશો. એટલે કોઈ બે ગાળો સુબડી દે બરોબરની તો મને એમ થાય કે આપણે સત ભણી આ ધક્કો વાળી ગયો. વિટામિન છે એ આત્મા પ્રાપ્ત પરમ સત્તા મન માટે એ ઝેર પોઈઝન છે. અને પરમ સત્તા આ લખો જગત નું જે પોઈઝન છે એ પરમ સત્તા આ વિટામિન છે. તમે જોયું તો બંને દ્રષ્ટિ જુદી છે, બંને રીત જુદી છે, બંને માન્યતા જુદી છે. હું ભરત થઈ છું એટલે પરમ સત્તા મારે છે. હું ભરત થઈ છું, આ ભરત મારું નામ છે. હું આત્મા છું, એવું પ્રાપ્ત થાય, આત્મા નું ભાન થાય તો પરમ સત્તા મારે. સમજાય થોડું બધું? પછી બીજો ચાલી છું. બીજો પ્રશ્ન છે, અક્રમ વિજ્ઞાન એ શું છે? સમજાય છે? તમે વાંચેલું અક્રમ વિજ્ઞાન? ક્યાંથી અક્રમ કહેતા? ક્રમિક જ્ઞાન શું કરવાનું હોય? આપણે આપણે જાતે કરવાનું હોય, જે જ્ઞાન હોય તે પ્રમાણે કરીએ તો આપણને ફળ ભલે. અને અક્રમ વિજ્ઞાન એ વિજ્ઞાન પોતે જ કામ કરી દે, ચેતન જ્ઞાન જેવું. એટલે આક્રમ એટલે ક્રબમ નહીં, સ્ટેપ બાય સ્ટેપ કયું હોય? ડિફરી સ્ટેપ બાય સ્ટેપ વાળો લિફ્ટર કે સ્ટેપ બાય સ્ટેપ છે? એટલે આક્રમ વિજ્ઞાન ફૂલ સ્ટોપ મારે. અને ક્રમિક એટલે કામ આ તમારો કોઈ ગુરુ છે હોય તો કોણ છે? તમારો ગુરુ તો ભગવાન છે. કઈ ભૂલ હોય તો અમારી એ દેખાય. અને પુસ્તકો રાજચંદ્ર ને તમે વધારે પડતા ગુરુ હોય તો ગુરુ કેવાય. ગુરુ હોય તો ગુરુ કેવાય. ગુરુ ભેગા ના થાય ગુરુ ને હાથ કરેલો હોય ત્યારે ગુરુ કેવાય. ગુરુ મળેલો નહી ખાસ, પોતાના હાથમાં ગુરુ થયેલો. ખરાબ સત્ય પ્રતિ ગતિ કરવા માટે એવો કોઈ સદગુણ ખરો કે જે અનિવાર્ય ગુણ ગણાય? જે સદગુણ થી સમજ પ્રગતિ થાય સત્ય પ્રતિ ગતિ કરવા માટે એ વસ્તુ ચિંતા એથી તમારા રીતે એ બહેને કઈ ઈજા નહીં થવા દો, મુક્ત જવા દો. રૂટીન નથી અને મોરારી થી એના વિશે જરા વધારે સ્પષ્ટતા આપો. છે બીજા જાનવરો કરતા હોય અને આપડે ત્યાં જીએ ડૂબડે નહીં ચિંતેલી રહીએ અને મોરલ મન કોઈ ને માટે છે જ પણ મન છે બગડે એટલે મન ક્ષમતા અનુભવે એમ ચિંતા રહીએ ત્યાં ચિંતિત માં તો દુખડા છે પ્રારંભ એટલે શું? મનુષ્ય માત્ર પ્રારંભ જ ભોગવે છે કે પછી પ્રારંભ રસ્તો નથી? શું પુલંદને માનતા ના હોય એ લોકો લખી બોલે છે એ પુલિસ ને છે અરે મુસ્લિમ શું કે પ્રાયોરિટી માને નહીં તકતી માને મુસ્લિમો માનતા ના હોય, મુસ્લિમો પ્રારંભ માનતા ના હોય આપડે માનીએ, પણ કુદરત નો કાયદો શું કે છે બધા માટે? આ પ્રારબ્ધ અને એના માટે કીધું કહું છું, પણ આ તો બીજી બાજુની વાત કરી, તમારી વાત કરું ભોગવેલું તમે ખરું અત્યારે અહિયાં છીએ એટલે પ્રારબ્ધ ભોગવીએ છીએ એવું લાગે છે. આ ગુચવાળ છે, કેટલીક વખત માણસ પોતાના મન ની ઈચ્છા પ્રમાણે કરે છે અને થાય છે, નથી થતું. આ જરા એમને ગુચવાળ લાગે સાહેબ. તમે કોઈ ભોગવેલું ખરું બધા? મધર ફાધર મજા એ પૂછતા કે પ્રયત્ન છે તમારે શરીર નો રંગ મળ્યો તે બધું પ્રયત્ન પ્રશ્ન છે પ્રારંભ માણસ થી રસ્તો તો હશે જ ને અહીંયા આવીને પછી એને કઈ ક્રિયા કરવાની રહે કે નહીં પ્રારંભ માણસ પોતે જ ઘડતો હશે ને અહીં આવીને પછી એને કઈ ક્રિયા કરવાની રહી કે નહીં રાજા થઈ દુકાન મારી ભાઈ સારી મોટી ઘરાક કોણ થાય રાજ ઘરે જાય મનમાં પૂછે છે હમદન મસાન રસ્તો શું કેટલી ઉતાવળ કરી એટલી કયા અહીંથી જમશાન જ જવાનું છે વચ્ચે શાદી કરી હતી ચા પાણી પી આ જમશાન રસ્તો છે અમે કરીશું તો થશે ને અમે કરીશું તો થશે ને આ ભૂમિ કે આ બધું ગાયબ નથી પાંચ કે સુધી આવા પ્રશ્ન શું આવ્યા છે યાર કન્ડિશન નથી કોન્ટ્રાક્ટ ની વાત થાય કઈ દખલ કરી તો કોઈ સમજાય તમને હે કઈ પણ દખલ કરી તમારો વોટ છે જેમ વીટો પાવર એટલો વોટ છે તમારો આ પાર્લામેન્ટ માં ના એવું નથી કરવું આપડે આમ કરું સમજો ને અત્યારે જોવું જઈ શકાય એટલો તમને અધિકાર